જાણંદ સ્વામી મહારાજની જય. જય વાણી મંગલરૂપિણે ચહસે તમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દોર્વિલસિતમ દ્રોણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ પાદ તમ યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ્. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વાસુદેવ મહાત્મ્યમ અધ્યાય 20 શ્લોક નંબર 11. ભગવાન નરનારાયણ નારદજીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અનન્ય ભક્તિ એકાંતિક ધર્મ એમના લક્ષણો એ નારદજીએ પૂછ્યા એટલે કહેવાની શરૂઆત કરે છે. શ્રી નારાયણ ઉવાચ વર્ણાનામાશ્રમાણાં ચ સદાચાર પૃથક પૃથક સામાન્યસ વિશેષશ્ચ સ્વધર્મસ ઉદીર્યતે. એમાં સર્વપ્રથમ ધર્મ એમની વાત કરે છે. ચારેય ભેળા થાય ત્યારે એકાંતિક ધર્મ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ, અને એમાં જ્યારે પ્રથમ પાદ છે એ ધર્મ છે જે વર્ણ અને આશ્રમના આધારે સત એવો જે આચાર, સત એટલે સત્પુરુષોએ પ્રમાણિત કરેલો હોય, શાસ્ત્રોએ પ્રમાણિત કરેલો હોય એવો આચાર. આચાર એટલે અથાણું નહીં, આચાર એટલે વર્તન, આચરણ. શાસ્ત્રોએ પ્રમાણિત કરેલું એવું આચરણ, સંતોએ પ્રમાણિત કરેલું એવું આચરણ એમને સદાચાર કહેવાય. એ સદાચાર છે, એ જ ધર્મ છે. એટલે મહારાજે ધર્મની વ્યાખ્યા એવી કરી, સદાચારો સોરી શ્રુતિ સ્મૃત્યુપપાદિત, વેદ અને સ્મૃતિઓ એટલે કે ગીતા પુરાણો એ બધાએ જે પ્રતિપાદન કર્યો છે એવો જે સદાચાર એમને ધર્મ કહીએ. અહીંયા નરનારાયણ ભગવાન એવું કહે છે કે વર્ણ અને આશ્રમ એમના અનુસારે જે સત આચાર છે એ તમને અલગ અલગ કહીએ છીએ. એ સદાચાર છે એ બે પ્રકારનો છે, કહેતા ધર્મ છે એ બે પ્રકારનો છે, એક સામાન્ય ધર્મ અને બીજો વિશેષ ધર્મ. મહારાજે શિક્ષાપત્રીમાં પણ શરૂઆતમાં સામાન્ય ધર્મ કહ્યા, પછી વિશેષ ધર્મ કહ્યા. એ કદાચ વાસુદેવ મહાત્મ્યના આધારે જ કહ્યા હશે. જોકે મહારાજને તો વાસુદેવ મહાત્મ્ય સિદ્ધ હતું. ભક્તિ માતાને જ્યારે ધામમાં મહારાજ તેડી જવાના હતા એમના પહેલાં મહારાજે ભક્તિ માતાના એકાંતિક ધર્મની વાત કરી છે. અને જે પણ વાત એકાંતિક ધર્મની સત્સંગી જીવનની અંદર કરી છે એ વાસુદેવ મહાત્મ્યને મળતી આવે છે. એટલે મહારાજ તો ત્યારે તો બહુ નાના હતા, 10 વર્ષની ઉંમર હશે, અને એ વખતે એમણે વાસુદેવ મહાત્મે કંઠસ્થ હશે. મહારાજ તો ભગવાન છે એટલે એમને હસ્તગત જ હોય ને એમ. હા, વાસુદેવ મહાત્મેનો ઉલ્લેખ છે એમાં. હા, એમાં મહારાજે જે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો એમાં ગુટકો બનાવ્યો હતો, સ્વામી એમ કહે છે કે એમાં વાસુદેવ મહાત્મેનો ઉલ્લેખ છે. એ વાસુદેવ મહાત્મયના ગ્રંથની અંદર અહીંયા શરૂઆતમાં નરનારાયણ ભગવાન નારદજીને એમ કહે છે કે ધર્મ બે પ્રકારનો છે, એક સામાન્ય ધર્મ અને બીજો વિશેષ ધર્મ. એ બંનેને વર્ણ અને આશ્રમના આધારે અલગ અલગ અમે કહીએ છીએ. નૃણામ સાધારણમ ધર્મમ સર્વેષામ આદિતઃ શૃણુ. એમાં પહેલાં સાધારણ ધર્મ એટલે કે સામાન્ય ધર્મ જે છે એ તમને પહેલાં કહીએ છીએ. સામાન્ય ધર્મનો અર્થ એમ છે બધાએ પાલન કરવાના છે, એમાં નો એક્સક્યુઝ. અને વિશેષ ધર્મનો અર્થ એમ છે કે જે જે જે જગ્યાએ છે એમણે એમને ફોલો કરવાના છે. પુરુષોના અલગ, બહેનોના અલગ, સંતોના અલગ, એને માટે એ સ્પેશિયલ ધર્મો કહેવાય. અને સામાન્ય ધર્મ છે એ બધાએ, આબાલ વૃદ્ધ સૌ કોઈ જે ભગવાનને માર્ગે ચાલે છે એમણે એ કમ્પલસરી. એમાં સર્વપ્રથમ ધર્મ કહ્યો, આવા 25 ધર્મ કહ્યા છે 10 શ્લોકની અંદર. સામાન્ય ધર્મ બહુ સંક્ષિપ્તમાં કહ્યા છે અહીંયા મહારાજે એમનો વિસ્તારપૂર્વક સત્સંગી જીવનની અંદર, એવી જ રીતે શિક્ષાપત્રીની અંદર ખૂબ વિસ્તારથી એ બધા ધર્મો કહ્યા છે. અહિંસા પરમો ધર્મસ્તત્રાદિમ ઉદાહરતઃ. એમાં સર્વપ્રથમ ધર્મ કયો? અહિંસા. મહારાજે પણ શિક્ષાપત્રીમાં શરૂઆત અહિંસાથી જ કરી. કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકૈ, સૂક્ષ્મ યુકામત કુણાદેર અપિ બુદ્ધ્યા કદાચન. મહારાજે તો 3 શ્લોકમાં કહ્યું, પછી દેવતા પિતૃ યાગાર્થમ એમને માટે પણ હિંસા ન કરવી, પછીના શ્લોકમાં એવું કહ્યું, સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્તિય સામ્રાજ્યસ્ય ચ વા ક્વચિત. સ્ત્રી ધન અથવા સામ્રાજ્યની પ્રાપ્તિ થતી હોય તો એમના માટે પણ હિંસા ન કરવી, કારણ કે અહિંસા છે એ જ પરમ ધર્મ છે એટલે શ્રેષ્ઠ ધર્મ છે. ધર્મ એટલે ધર્મની વ્યાખ્યા શાસ્ત્રોમાં એવી કરી, ધારયતિ ઇતિ ધર્મ. જે ધારણ કરે છે, જગતને ધારણ કરે છે, જગતના જીવાત્માઓને ધારણ કરે છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને ધારણ કરે છે. હલો, ધર્મ છે એ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને જેટલા પણ કલ્યાણકારી ગુણો છે એ બધાને ધારણ કરે છે, એટલા માટે એને ધર્મ કહ્યો છે. ધર્મથી જ જગત ધરાઈ રહ્યું છે એવું મહારાજે સત્સંગી જીવનના બીજા પ્રકરણના પહેલા અધ્યાયમાં અને બીજા અધ્યાયમાં મહારાજે વાત કરી, રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી. તમે કહેશો કે અધર્મ તો અત્યારે ફૂલો ફાયલો છે આખી દુનિયામાં, તો એ જગત તો છે જ કે નહીં? જગતની સ્થિતિ છે, જગત ધરાયેલું જ છે. હા, ચોક્કસ અધર્મ છે એ ફૂલો ફાયલો છે, ને છતાંય જગતમાં ધર્મ, જગત છે એ ધારણ કરાયેલું છે, કારણ કે ભગવાન છે એ નિયમન કરે છે ને હજી, એટલે સુધી પહોંચશે, એટલે કલ્કી અવતાર આવી જશે, અને કલ્કી અવતાર રૂપે ભગવાન આવશે ત્યારે અધર્મનો નાશ કરશે. અને વચ્ચે વચ્ચે પણ એવા મહાપુરુષો આવી જાય છે, એ આવી અને ધર્મની વળી પાછી સ્થાપના કરી જાય છે. મહારાજ પધાર્યા, મહારાજે ઘણો બધો સફાયો કરી નાખ્યો જગન્નાથપુરીમાં, બીજા બધા તીર્થસ્થાનોમાં, જ્યાં જ્યાં પણ જેટલો જેટલો અધર્મ હતો એ બધો સાફ કરી, અને પછી મહારાજે સદ્ધર્મની સ્થાપના કરી અને એકાંતિક ધર્મની સ્થાપના કરી. એટલે ભગવાન છે ને એના ઓલામાં પ્લાનિંગમાં જ હોય. ભગવાને એમ કીધું કે ધર્મથી જગત ધરાઈ રહ્યું છે તો ધર્મ એ રહેવો જોઈએ. અને ઘણી વખત એવું હોય કે એકાદા બે સાચા વ્યક્તિઓના આધારે આખે આખું ચાલતું હોય. પરિવારમાં મોભી હોય, મોભી જો સત્વાદી હોય તો એના સતના આધારે 50-60 જણાનો પરિવાર હોય ને એ હાલતો હોય. એટલે એવું કહ્યું કે એક વ્યક્તિ એમના આધારે બીજા બધા જીવતા હોય તો ભગવાન પછી એક વ્યક્તિને પ્રાધાન્ય આપી અને બીજા બધાનો નાશ શરૂઆતમાં ન કરે. પછી વ્યક્તિ વ્યા જાય પછી ભગવાન બધાનું સમાધાન કરે, સૌ સૌનું સૌ ભોગવે, એમ કર્મફળ તો મળવાનું જ છે. એમ આ પૃથ્વીને વિશે મહારાજે એમ કહ્યું કે ક્યારેય સત્પુરુષ ન વિચરતા હોય એવું ક્યારેય હોય નહીં. અને એકાંતિક ધર્મ છે એ સત્પુરુષના આધારે રહે છે. અને જ્યારે સત્પુરુષ છે એ આ પૃથ્વીમાંથી વિદાય લઈ લે ત્યારે એકાંતિક ધર્મ છે એ ભગવાનની મૂર્તિને વિશે સમાવિષ્ટ થઈ જાય છે. એટલે ધર્મને ધારણ કરનારા સત્પુરુષ છે અને એ સત્પુરુષ છે એમના આધારે આખું જગત ધારણ થઈ રહ્યું છે, આવું કંઈક થાય. અને એટલા માટે એ સત્પુરુષની સ્થિતિ બહુ ઊંચી કહી છે. મહારાજે એવું કહ્યું કે જેમને ભગવાનની એવી ઉપાસના છે, એટલે ભગવાનને જેમણે એવી રીતે ધારણ કર્યા છે, એકાંતિક ધર્મને જેમણે ધારણ કર્યો છે, એમના પગને વિશે ચાલવાની શક્તિ એમના પોતાના નહીં પણ આખા બ્રહ્માંડના જેટલા પણ જીવાત્મા છે એમને ચાલવાની શક્તિ આપવાને માટે સમર્થ છે, એનો અર્થ એમ થયો કે જગતને ધારણ કરે છે. ધારયતિ ઇતિ ધર્મ. અને આવા એક જ વ્યક્તિ હોય, બહુ જાજા નહીં હો, કારણ કે તો ભગવાને ના પાડી દીધી, મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. આવા તો કોઈક જ હોય પણ એવા એક જ વ્યક્તિના આધારે ભગવાન છે આખા જગતને ધારણ કરે છે, ધર્મ છે આખા જગતને ધારણ કરે છે, એના સતના આધારે જગતની સ્થિતિ રહી છે. જે દિવસે એ જશે તે દિવસે જગતની સ્થિતિ જેવી છે એવી નહીં રહે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી મહારાજ પોતે આ પૃથ્વી પર જ્યારે પધાર્યા હતા ત્યારે જેવું આમ સતયુગ જેવું વાતાવરણ, કળિયુગને વિશે કલી મેં સાચો સતયુગ આવ્યો પ્રેમાનંદ સ્વામીએ, તો એવું જે વાતાવરણ અને એમના આધારે અનંત જીવાત્માઓ એ બધા સુખી હતા, પછી મહારાજ ગયા, પ્રગટ જ છે પણ પાર્થિવ શરીર છે એ મહારાજનું પંચભૂતમાં વિલીન થયું અને મહારાજ સંકલ્પ રૂપે કરીને રહ્યા. પછી એવું ન રહ્યું, શ્રીકૃષ્ણ ભગવાન ગયા. સંતોએ ચરિત્રની અંદર જ્યાં જે એવી વાત આવે છે ત્યાં એવું લખ્યું છે કે મહારાજ આવ્યા એટલે બધાની પાસે લક્ષ્મીજી પધાર્યા. સુરાખાચરની પાસે કંઈ નહોતું, એમની પાસે આવ્યા. પંચાળાના ઝીણાભાઈની પાસે કંઈ નહોતું, એમની પાસે આવ્યા. આઠ પટારા સોનું એમ કહેવાય. એ બધાની સ્થિતિ બરાબર થઈ એમ. અને મહારાજ ગયા પછી એકાદી પેઢી થોડું ઘણું રહ્યું, પછી ધીરે ધીરે ધીરે ધીરે ઓછું થવા માંડે. ભગવાન છે એ જગતને ધારણ કરે છે અને એ ધર્મના આધારે ધારણ કરે છે અને એવા સત્પુરુષ જ્યારે હોય છે ત્યારે જગતની સ્થિતિ એ અવલ્લ હોય અને એ સત્પુરુષ જ્યારે જાય ત્યાર પછી જગતની સ્થિતિ છે એવી ન રહે. એટલે મહાપુરુષો જ્યારે આલોકમાંથી વિદાય થાય ત્યારે આમ બ્રહ્માંડની અંદર કડાકાઓ થાય. જગત છે, વિશ્વ છે, એની સ્થિતિમાં રહી નથી શકતું. એટલા માટે ધારયતિ ઇતિ ધર્મ, જે ધારણ કરે છે એને ધર્મ કહેવાય. આ તો બહુ સ્થૂળ અર્થ છે પણ અહીંયા જ્યારે એકાંતિક ધર્મની વાત થાય છે ત્યારે વર્ણાશ્રમના ધર્મો એ બહુ સામાન્ય છે, ઋષિમુનિઓએ પ્રવર્તન કર્યા છે પણ એમ છતાંય એ ધર્મ છે એ આપણને યોગ્યતા આપે છે, પાત્રતા આપે છે. શેની પાત્રતા? તો કે જ્ઞાન, વૈરાગ્ય, ભગવાનની અનન્ય ભક્તિ અને ભગવાન પ્રસન્ન થાય એવા જેટલા પણ સદ્ગુણો છે એમને આપણે સદાને માટે ધારણ કરી શકીએ એવી ધારણ કરવાનું જે સામર્થ્ય આપણા આત્માને વિશે આવે છે એ ધર્મથી આવે છે. સૌથી પહેલો ધર્મ અહિંસા ધર્મ કહ્યો. હવે જ્યારે ધારણ કરે એને ધર્મ કહેવાય, તો બીજાનો નાશ કરવો એટલે બીજાનો અવધારણ અપધારણ થયું, અવધારણ તો ન થયું, ઉદ્ધાર થયો ને. એક ભગવાનના ભગત છે ને, એમ ફુવારો મારતા હતા, બાજુમાં બીજા ભગતે પૂછ્યું શું કરો છો, તો કે અનંત જીવાત્માનો ઉદ્ધાર કરવા પ્રભુ પધાર્યા હતા તો એનું મિશન પૂરું કરું છું. કે કોકને પરાણે ધામમાં મોકલી દેવાના. એ અપધારણ થયું કહેવાય, અવધારણ નહીં. એમ ધારણ કરવાનો અર્થ એમની જે સ્થિતિ છે એમને જેમ છે એમ જીવવા દેવા, જીવો અને જીવવા દો. એમ કોઈને મારી અને આ દુનિયામાં આપણને જીવવાનો હક નથી. અહિંસા છે એ ત્રણ પ્રકારની છે, મન કર્મ અને વચને. પણ કોઈનો દ્રોહ ન કરવો, દ્રોહ એટલે કોઈને દુઃખ થાય એવું ન કરવું. અથવા તો સત્સંગી શિક્ષાપત્રની અંદર સતાનંદ સ્વામીએ તો એવું લખ્યું કે કોઈનું અહિત થાય એવું ચિંતવન ન કરવું, દ્રોહનો અર્થ એવો કર્યો. કોઈનું અહિત થાય એવું ચિંતવન કરવું એ પણ હિંસા છે. ભગવાનના ભક્ત છે તો એમણે કોઈનું અહિત થાય એવું પણ ચિંતવન ન કરવું. મહારાજે સંતોને માટે વિશેષ, બાકી સાધારણ ધર્મમાં અહિંસા નામના ધર્મથી બધાને માટે આપ્યું. જાણી જોઈને જીવ એમની હત્યા ન કરવી અહિંસા છે, એમાં પણ થોડો મર્મ છે. કારણ કે મહારાજે વચનામૃતની અંદર પણ કહ્યું છે કે ફલાણાની જેમ જો અહિંસા રાખે તો ઉપાસના છે એ ટળી જાય, અને એનાથી ભગવાનની ભક્તિ ન થાય, ભગવાન રાજી થાય એવું ન થાય. અને વેદોમાં પાછું એટલે સુધી કહ્યું છે કે જીવો જીવસ્ય જીવનમ, જીવ છે એ જ જીવોનું જીવન છે. એટલે કે એક જીવ બીજા જીવને મારી અને ભક્ષણ કરે છે, એના આધારે જીવ છે એ જીવે છે. એટલે હિંસા કર્યા વગર પણ રહી શકાતું નથી, આ તો સીધી વાત છે ને. જીવો જીવસ્ય જીવનમ એટલે જીવવા માટે પણ કોઈકનું જીવન છીનવવું પડે છે ત્યારે જીવાય છે. પાલક બહુ સારી કહેવાય કે નહીં, પણ પાલકમાં અંદર પણ જીવ હશે કે નહીં, તો એ જીવને આપણે કાપી નાખીએ એટલે કે જીવ તો કપાતો નથી પણ એમનું શરીર કપાઈ જાય, એટલે જીવ તો તેમાંથી નીકળી ગયો એટલે બે ત્રણ દિવસમાં લંઘાઈ જાય. તો કોઈકને મારી અને આપણે જીવીએ છીએ. એવી જ રીતે ઘણું બધું, આ તો ખાલી એક પાલક દૃષ્ટાંત તરીકે, પણ જેટલું છે એ બધ જ દહીં છે. હવે તો ખબર પડી આપણને, પહેલાં તો ખબર નહોતી. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું એટલે આપણને ખબર પડી કે આની અંદર બેક્ટેરિયા છે, અને પાછા નરી આંખે જોઈ શકાય એવા બેક્ટેરિયા, એટલે વચ્ચે કાચ રાખવો પડે. હા, એમનો ભાઈ દેખાય કાચ? હા, એમ કાચ રાખીને, બાકી એમનેમ તો ન દેખાય, તમારી આંખ વળી તેજસ્વી હોય, કાચ રાખવો પડે. તો એ પણ બેક્ટેરિયા જ છે. પાણી છે એમની અંદર પણ બેક્ટેરિયા છે, શ્વાસ લઈએ છીએ બેક્ટેરિયા અંદર જાય છે. અરે એ ક્યાં, આપણા પેટની અંદર કેટલા બધા બેક્ટેરિયા છે, અમુક ડાયજેશનનું કામ કરે છે, અમુક બેક્ટેરિયા ખતમ થઈ જાય તો ડાયરિયા થઈ જાય, ઇનડાયજેશન થઈ જાય. આ બધામાં અનાજના કણે કણમાં જીવાત્મા છે, આખું બ્રહ્માંડ જીવાત્માથી ખીચોખીચ ભર્યું છે. એટલે શ્વાસ લઈએ તો હજારો જીવાત્મા અંદર જાય છે અને મરે છે, અને ઉશ્વાસમાં પાછા હજારો બહાર નીકળે છે, એટલે બધાને કોરોના થાય છે. એટલે બધો જીવો જીવસ્ય જીવનમ, ક્યાંય આમાં અહિંસા પડે એવું છે નહીં. પણ શાસ્ત્રએ અહિંસાનો અર્થ બહુ સરસ કર્યો છે. શાસ્ત્ર છે એ ચૈતન્ય છે, એ જડ નથી. કોઈને મારવા નહીં એટલે મારવા જ નહીં, એમ નહીં. કોને ક્યારે મારવા અને કોને ક્યારે મારવાથી હિંસા કહેવાય અને કોને ક્યારે ન મારવાથી હિંસા કહેવાય, ન મારવાથી હિંસા કહેવાય એ પણ શાસ્ત્રએ કહ્યું છે. આતતાઈ છે એમનો જો વધ કરવામાં ન આવે, આતતાઈ કેટલા પ્રકારના, તો એ પણ કહ્યું કે આગ લગાડી દે, પછી કોઈને ઝેર આપીને મારી નાખે, ક્રૂર હોય, એવા 8-10 લક્ષણો કહ્યા કે આવા વ્યક્તિઓ હોય એને આતતાઈ કહેવાય. અશ્વત્થામાં છે એ આતતાઈ છે. આતતાઈ વ્યક્તિને મારવામાં કોઈ દોષ નથી, એને જેટલો બને એટલો વહેલો મારવો જોઈએ, એટલે એના આધારે બિચારા બીજા બધાના જીવ છે એ સલામત રહે. અને બીજાના જીવ સલામત એટલા માટે રહેવા જોઈએ કારણ કે મનુષ્ય શરીર છે એ ઈશ્વર પ્રાપ્તિનું સર્વશ્રેષ્ઠ સાધન છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, ધર્મને સિદ્ધ કરવા માટે શરીર છે એ જ સર્વપ્રથમ સાધન છે. તો ભગવાનને પ્રાપ્ત કરાવી શકે એવું જ્યારે મનુષ્ય શરીર એમને પ્રાપ્ત થયું અને એમને મારી નાખીએ તો એમના હાથમાંથી જે મોક્ષનો અધિકાર હતો એ છીનવી લીધો, અને હવે એ કેટલા જન્મ પછી મળશે એમને અધિકાર એની આપણને પણ ખબર નથી. એટલા માટે કોઈના મોક્ષના અધિકાર સર્વશ્રેષ્ઠ અધિકારને છીનવવા એ પણ બહુ મોટું પાપ છે. અને એટલે મનુષ્યની હિંસા છે એ તો બધા કરતાં શ્રેષ્ઠ કીધી. શ્રેષ્ઠ એટલે હા એમ ન કરવામાં, ને ત્રણી પાસે એમ કહેતા ને કે આપણે એને કરવી એમ, એનું પાપ બહુ મોટું છે એમ. એટલે અહિંસા છે એમાં બહુ વિવેકપૂર્વક કે નાના જીવ હોય તો એ પ્રમાણે પ્રાયશ્ચિત, મોટા જીવ હોય તો એ પ્રમાણે પ્રાયશ્ચિત, અને એના કરતાં મોટા હોય તો એ પ્રમાણે પ્રાયશ્ચિત. શાસ્ત્રએ એક વ્યવસ્થા કરી છે કે જેટલું પણ શરીર નિર્વાહ માટે ઉપયોગી છે, શરીરના નિર્વાહ માટે, અને એમાં મેક્ઝિમમ નાના નાના જીવાત્માઓ કે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા એવા જીવાત્માઓ એમનો ઉપભોગ થાય, અને આપણે જો કલ્યાણનું સાધન કરતા હોઈએ તો કંઈ વાંધો નહીં, એ હિંસા ન કહેવાય. અને જે મોટા જીવ છે, મોટા જીવનો અર્થ કે જેમને મોટું શરીર પ્રાપ્ત થયું છે, એવા જીવાત્માઓ એમનો વધ કરી અને આપણે જો શરીરનો નિર્વાહ કરીએ, ઘણી વખત પછી માંસાહારી હોય તો એમ કહે કે શાકાહારી માટે ભાજી પાલક એ બધું છે એ એના નિર્વાહ માટે છે, અને અમારા માટે બીફ ને એ બધું છે એ નિર્વાહ માટે છે, એવો નિર્વાહ કયો નથી. એ તો મનુષ્યનું પતન થયું, જેમ આગળ વાસુદેવ મહાત્માની અંદર ઉપરીચર વસ્તુના આખ્યાનની અંદર આ બધી વાત આવી ગઈ. તો બ્રાહ્મણાદિક જે પણ ત્યારે શ્રેષ્ઠ વર્ગ હતા અને એમને રસાશક્તિએ કરી અને એમનું પતન થયું, એટલા માટે એમણે વેદને પણ હિંસાપરક ગણાવ્યા. બાકી શાસ્ત્રનો અર્થ એવો નથી કે હિંસા કરવી, એટલે મનુષ્યની હિંસા છે એમાં સૌથી વધારે પાપ થાય છે. બીજા જીવોની હિંસામાં થોડું ઓછું, એના કરતાં નાનામાં ઓછું, એટલે શરીરના નિર્વાહ માટે શાસ્ત્રએ જ પ્રિસ્ક્રાઇબ કરી દીધું આ લેવાય એનો વાંધો નહીં, આ ન લેવાય, આ કરશો તો હિંસા, આ કરો તો અહિંસા. ઇન શોર્ટ જેટલું પણ શાસ્ત્રએ પ્રિસ્ક્રાઇબ કરેલું છે એ પ્રમાણે લઈએ તો અહિંસા જ છે. શાસ્ત્રએ પ્રિસ્ક્રાઇબ ન કર્યું હોય એવું આપણે લઈએ તો એ હિંસા છે. હવે શાસ્ત્રમાં તો પાછું એવું પણ કહ્યું છે, વેદની અંદર જ હિંસાનું પ્રતિપાદન છે, તો એમાં પણ ક્વોલિફિકેશન છે કે કોના માટે, તો કે જે અતિશય હિંસા પરવર્તે છે એમના હિંસાના સંકોચને માટે શાસ્ત્રએ એવું કહ્યું છે કે ઓકે તમે આટલી હિંસા કરજો, હાલો વાંધો નહીં, પછી એટલી ઓછી થઈ પછી વળી પાછું શાસ્ત્રને ઉપરનું પગથિયું, એટલે સ્ટેપ જોવા જોઈએ કે કોના માટે એ કહી છે. ઘણી વખત માણસો છે એટલા બધા હિંસાની અંદર ડૂબેલા હોય, માંસાહારને વિશે ડૂબેલા હોય, તો એ બધાને બહાર લાવવા માટે કહ્યું હોય કે ભાઈ થોડુંક હાલો આ આ નહીં ખાતા, તમે આ ખાઓ એનો વાંધો નહીં. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમની પાસે માછીમાર આવ્યા અને માછીમારને સ્વામીએ થોડી વાર વાત કરીને માછીમારને સ્વામી એવું કહ્યું કે ડુંગળી ખાજો પણ માછલા નહીં ખાતા. કે તો આનો અર્થ એવો કરી શકાય કે શાસ્ત્રીજી મહારાજ છે એ ડુંગળી ખાવાનું પ્રતિપાદન કરતા હતા? ના ભાઈ ના, એનો અર્થ એવો ન થાય. કારણ કે આપણે શાસ્ત્રીજી મહારાજના મંતવ્યને જાણીએ છીએ, એમના જીવનને જાણીએ છીએ, એટલે આપણને ખબર છે, એટલે આપણે સમજી શકીએ કે સ્વામી એમના માછલાને હિંસાનો જે ભાવ છે એને દૂર કરવા માટે આટલી પરમિશન આપી છે. એ હિંસાના નિગ્રહને માટે, સંકોચને માટે ડુંગળી ખાવાની, લસણ ખાવાની એમને હા પાડી. હવે એમાંથી બહાર નીકળી જશે પછી ધીરે ધીરે વળી પાછું એ છૂટશે, જેમ પેલું છૂટ્યું એમ આ છૂટશે. બધું જ એક સાથે છૂટતું નથી. ખાલી વિચાર કરીએ કે વ્યસન આપણને થઈ ગયું હોય, આપણને તો એ બધા એકાંતિક ભગત છે એટલે કોઈને કાંઈ ન હોય વ્યસન, એટલે દાંત કેમ કાઢો છો? ન જ હોય ને, ભગવાનના ભગતને તો વ્યસન થોડું હોય. આ કથા વાર્તાનું હોય, ભગવાનનું ભજન કરવાનું હોય, પણ બહાર કોઈ હોય અને એમને વ્યસન હોય, દિવસના 10-12-15 માવા કે વિમલના ગુટકા, બોલો જુબાન કેસરી એમ કરીને થવા દે, જ્યાં પિચકારી મારે ત્યાં કરી દે લાલ લાલ, હવે દંડ થાય છે એમ કરીને ગુટકા ને બધું જમાવતા હોય. પછી વળી સંતો એમ કહે કે ભાઈ ધીરે ધીરે ધીરે ધીરે ધીરે મૂકી દેજો. એ અત્યારે કેટલા ગુટકા ખાવ છો? તો કે દિવસના 20-25 ખાઈએ. તો કે સારું, કાંઈ વાંધો નહીં. હવે 20-25 ખાવ છો તો એમાંથી 5 ઓછા કરો, 2 મહિના ટ્રાય કરો, એટલે 15 ખાવાના થયા ને. પછી ઘેરે જઈને ભાઈ એમ કે મને સ્વામીએ એમ કીધું છે 15 ગુટકા ખાવાના. વાક્ય કાંઈ ખોટું છે? અર્થ કાંઈ ખોટો છે? જે સ્વામીએ કીધું એ જ કહે છે. કહેવાનો ભાવ બદલી ગયો એટલે ઘેરમાં બધે એ વિચાર કરે કયા સ્વામી મળી ગયા. આટલો જ ફેર પડે છે શાસ્ત્રની અંદર, કે વેદોએ જે વાત જે ભાવમાં કહી છે એના એ જ શબ્દોને ખાલી ભાવ બદલાવી નાખવામાં આવે તો વાત આખી બલટી જાય. એ જેમને રસાશક્તિ છે એમણે એવી રીતે વાતને પલટાવી. અહીંયા એવું કહ્યું કે અહિંસા છે એ શ્રેષ્ઠ ધર્મ છે. શા માટે? તો કે એ તમામ જે જીવ પ્રાણી માત્ર છે એમને જીવવાનો અધિકાર આપે છે. એમનો કોઈને પણ દુઃખ થતું નથી. જ્યારે એમને દુઃખ થાય એટલે આપણા કલ્યાણના માર્ગમાં બાધક બને. કોઈ જીવ પ્રાણી માત્રને આપણે જ્યારે હિંસા કરીએ છીએ ત્યારે એમને કેટલી બધી પીડા થાય, અને એમને પણ ખબર હોય છે કે આ તો હું અશક્ત છું, કંઈ કરી નથી શકતો, એટલા માટે એ સમર્થ છે અને મને મારે છે. પણ જો મારી પાસે તાકાત હોય ને તો હું હોતે એમને. પછી જ્યારે એની પાસે તાકાત આવે અને આવવાની જ હોય, દરેકનો સમય હોય, હોય કે નહીં, ત્યારે એ આપણને આડા આવીને ઉભા રહે. અમારે એક નાનકડા ભગત છે અહીંયા, સંતો ખાલી એક વખત કલાવતા હોય એમ, તો કલાવવામાં એને એવું લાગ્યું કે સ્વામી મારી અણી કાઢે છે. અરે બહુ નાનકડો ટીનિયો છે તમે જુઓ ને ઉસ્તાદ. તો એક દિવસ કહે એ કે ઓલા સ્વામી છે એ મારી અણી કાઢે છે, અત્યારે હું નાનો છું અને હું કંઈ કરી નથી શકતો એટલે મારી અણી કાઢે છે. ભલે અત્યારે કાઢી લેતા, એક વખત મોટો થઈ જવા દો પછી જો એ સ્વામીની હું જે અણી કાઢું. રિયલમાં આ બનેલી ઘટના. હવે એમને નાનકડા છોકરાને જો આટલી ખબર પડતી હોય, 5-7 વર્ષના છોકરાને ખબર પડતી હોય, શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે બાળકને માન ન હોય, પણ હવે પછી આ 2-3 કિસ્સાઓ એવા જોવા મળ્યા કે શાસ્ત્ર ખોટું પડશે એવું લાગે છે. કારણ કે બાળક યાદ રાખે છે અને જે પ્રિન્ટ પડી જાય છે. તો દરેક જીવાત્માને એ સેન્સ તો છે જ, અને એમને જ્યારે એ દુઃખ થાય છે ત્યારે એને મનમાં રહી જાય છે, અને એમાંય જ્યારે એમની હત્યા થતી હોય ત્યારે તો ફૂલ એલર્ટ હોય. કોઈ પણ માણસ છે એમની હત્યા થતી હોય ત્યારે ફૂલ એલર્ટ હોય. એમના સંસ્કારો તો એટલે સુધી પડી જાય કે આગલા જન્મની અંદર પણ એમને કન્ટિન્યુ રહે છે. યુનિવર્સિટી ઓફ વર્જિનિયા એમાં એક ડૉક્ટરે રિસર્ચ કર્યું. એમની પાસે 2500 કેસ આવ્યા. કેટલા એવા કેસ કે એમને આગલા જન્મમાં ક્યાં હતા, શું હતા, કેવી રીતે એમનું મૃત્યુ થયું એ બધું જ યાદ હોય અને પ્રસંગે પ્રસંગે બોલ્યા હોય. એ બધાના ઇન્સિડન્ટ એમણે નોટ કર્યા અને એમણે આખે આખી થેરાપી રિસર્ચ કરી એમ. અને પછી એક કે આ ગયા જન્મનું આ જન્મમાં ટ્રાન્સફર કેવી રીતે થયું એમ, એના ઉપર એમણે રિસર્ચ કર્યું. આપણો પોઈન્ટ તો એ નથી, આપણો પોઈન્ટ તો એ છે કે ગયા જન્મની અંદર એમાં ઘણા બધા કિસ્સાઓ એવા હતા કે એમનું ગયા જન્મની અંદર આ જગ્યા પર જળમાં મૃત્યુ થઈ ગયું, એક બોટ ડૂબી ગયું હોય ને ગયા હોય ને કંઈક થઈ ગયું હોય, તો એ જગ્યા પર એ સ્થાન ઉપર એ છોકરાને લઈ જવામાં આવે એટલે તરત ડરવા માંડે, રડે કે ન્યા નહીં ન્યા નહીં એમ. કેમ? તો કે મને ડર લાગે છે. જેનું અગ્નિમાં બળીને મૃત્યુ થયું હોય અથવા તો કોઈ કે પરાણે ખસેડીને નાખી દીધા હોય તો એ અગ્નિ જોવે અને ડરી જાય. એ વખતે એમને જે સેન્સ હતી ને એ વખતે જે અલર્ટ હતા એના સંસ્કાર પડી ગયા, એટલા માટે અત્યારે એ થાય છે. આગલા જન્મની અંદર પણ કન્ટિન્યુ થાય છે. એ સંસ્કાર પડી જાય તો પછી બદલો લેવાનો કંઈ બાકી રહે? બીજો એક પોઈન્ટ છે, આના આધારે ઋણાનું બંધ ક્રિએટ થાય એટલે આપણા કલ્યાણના માર્ગમાં બધું આડો આવે. કોઈ ભગવાનના ભગત છે અને એમને આપણે સારી રીતે કોચવા એટલે પાપ થયું. એ તો જોકે દ્રોહ થયો અને એ તો કલ્યાણને માટે મહારાજે એવું કહ્યું કે માથું કપાઈ ગયું. એ જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી વળી પાછા કલ્યાણને માર્ગે ચાલી ન શકે. પણ સામાન્ય માણસ હોય અને એમણે આપણે કોચવીએ તો એ પાપ તો થાય જ છે. મન કર્મ એટલે અહિંસામાં એવું લખ્યું, મન કર્મ વચને કોઈનો દ્રોહ ન કરવો, કોઈને દુખવવા નહીં. કોઈને લગારેક આપણા વતી દુઃખ થયું એટલે સમજી લેવાનું કે એ કર્મ આપણા માટે ઊભું થઈ ગયું, એ આપણે કાં તો પ્રાયશ્ચિત કરી અને ટાળવું પડશે અથવા તો ભોગવીને ટાળવું પડશે. તો જ્યારે કર્મ છે એ બંધાય છે, ઋણાનુબંધ બંધાય છે, એ અહિંસા પરક નહીં વર્તવાથી, હિંસા પરક વર્તવાથી વધારે બંધાય છે. જો અહિંસા આવી જાય તો સર્વભૂત પ્રાણી માત્ર એ બધાનું હિતનું ચિંતવન થાય એટલે અમુક કર્મ બંધાતા બંધ થઈ ગયા. એમના હિતનું ચિંતવન થાય એટલે આપણી અંદર પોઝિટિવ ભાવ રહેશે, આપણે પણ કલ્યાણના માર્ગે વધારે સારી રીતે ચાલી શકીશું, અને એમનું કોઈનું વ્યવધાન હર્ડલ્સ એ નહીં આવે. એટલા માટે અહિંસા છે પરમો ધર્મ. 60-70-80% સુધી હર્ડલ્સ નીકળી ગયા, પછી જે રહ્યા એ 20% જેવા. એટલા માટે પરમ ધર્મ કહ્યો. જીવ પ્રાણી માત્રનું અહિત ન કરવું, જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. એટલે આ દુનિયાની અંદર જેટલા પણ જીવ પ્રાણી માત્ર છે એ બધા અરબો ખરબો જીવાત્મા છે, એમાંથી કોઈ આપણે આગળ હર્ડલ્સ કલ્યાણના માર્ગમાં હર્ડલ્સ નહીં થાય, વ્યવધાન નહીં કરે, અવરોધ નહીં કરે. અને એ બધા જ આપણા સપોર્ટમાં આવી ગયા એટલે શ્રેષ્ઠ ધર્મ થયો. અને એક છેલ્લી વાત કે અહિંસા છે એ પરમ ધર્મ એટલા માટે પણ છે કે જેમ આપણે એમનું અહિત નથી કરતા અને એ આપણું વ્યવધાન નથી કરતા. એવી જ રીતે શાસ્ત્રની અંદર એક બીજી વાત પણ કહી છે કે જ્યારે અમુક સમયની અંદર અમુક સંજોગોમાં કોઈકને કંઈક કહેવું પડે તો કહેવું પણ જોઈએ. મહારાજે તો એટલે સુધી કહ્યું કે હિતની વાત હોય તો દુઃખ લગાડીને પણ કહે. તો દુઃખ લગાડીને કહેવી, ભગવાનના માર્ગે કોઈ જીવાત્મા આગળ વધે છે અને એમના થકી કંઈક બરાબર નથી વર્તાતું, આપણું એમને મનાય છે, આપણને થોડું દેખાય છે અને આપણે એમને વાત કરીએ, એમને થોડું દુઃખ લાગે, તો એમનું હતે કર્મ બંધાય કે નહીં? હલો, ભગવાનના ભગત દુઃખી થયા તો એટલે વાંધો નહીં એમ. અને ભાવથી કહીએ તો ફરક ન પડે. ઘણી વખત એવું થાય, ચેન્જ જે આવવો જોઈએ ને, એમાં મા બાપ હોય એ છોકરાને જ્યાં સુધી ખીજાય નહીં ત્યાં સુધી છોકરો શાંત ન બેસે. એમાં રાઈટ કે રોંગ? બહુ પ્રેમથી કહો બેટા બેસી જા, બેટા બેસી જા, તો બેટો ઉલટાનો ઠેકડા મારે. રિયલમાં પ્રેમથી, ઘણા બધા વાલીઓને આ ફર્યા છે કે પ્રેમથી કહીએ તો માનતો જ નથી, કે ખીજાવવું જ પડે છે. ખીજાય ને એટલે પછી શાંત થઈ જાય, કારણ કે ખીજાય એટલે એને દુઃખ થાય, દુઃખ થાય એટલે શાંત થવું જ પડે એમને. એના કરતાં બીજી એક વાત છે કે જે મેન્ટાલિટી, જે સાયકોલોજી ચાલે છે, એ સાયકોલોજી જ્યાં સુધી બ્રેક ન થાય ત્યાં સુધી કોઈ માણસ શાંત નથી થતો. પછી એને ઇમોશનલી બ્રેક કરો, ઇન્ટેલેક્ચ્યુઅલી બ્રેક કરો, લોજિકલી બ્રેક કરો, કોઈ પણ રીતે બ્રેક કરો, બ્રેક કરવી અનિવાર્ય છે. ગુરુજીની પાસે નવા નવા બે છોકરાઓ આવ્યા. શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર વાત કરતા ને, ગુરુજી ભણાવે, ઓમ ગણેશાય નમઃ, બોલો છોકરાઓ. આવડી ગયું યાદ? એટલે છોકરા બોલે ઓમ ગણેશાય. ગુરુજી ગુરુજી, એક એક કુત્તી કો દો દો કુત્તા, કે એની સાયકલ ચાલે જ છે, એની સાયકલ બ્રેક થઈ જ નથી. જ્યાં સુધી એ સાયકલ બ્રેક કરવામાં ન આવે ત્યાં સુધી એ ઓમ ગણેશાય નમઃ બોલશે નહીં. આપણે અહીંયા કથામાં બેઠા છીએ પણ આપણી સાયકલ ચાલુ જ છે. અહીંથી ઉઠીને પછી શું કરવાનું, હું કરીને આવ્યા હતા, ઓલાએ હું કર્યું છે ને, આપણે શું કરવાના છે? પૂજા કરીએ છીએ, આપણી સાયકલ ચાલુ જ છે. એટલે જ્યાં સુધી અમે ફરી ફરી વાતો કરીએ કે ભગત કાંઈ વાંધો નહીં, બહુ સારું, ધીરે ધીરે ધીરે ધીરે બધી વાત કરીએ ત્યાં સુધી કોઈ એલર્ટ થાય નહીં. પણ જેવું એમ કહીએ કે હલો, સાયકલ થોડીક વાર બ્રેક થાય અથવા તો કોઈક વળી જોરદાર ઘા મારે તો વળી સાયકલ બ્રેક થાય ને, તેટલી વાર એલર્ટ થઈ જાય અને લાગી ગયું તો એટલું વળી ફાયદામાં. ભગવાનને માર્ગે એ જીવાત્મા ચાલે એમના માટે એમને થોડુંક કહેવું પડે તો એ શાસ્ત્રે પરમિશન આપી છે, શિક્ષા કરવાની પણ પરમિશન આપી છે. પંચવર્ષાણી લાલયેત, દસ વર્ષાણી તાડયેત. તાડયેતનો અર્થ એમ છે કે એને શિક્ષિત કરવા. શિક્ષિત કરવાનો અર્થ એમ છે કે એને ટ્રેન કરવા. ટ્રેન કરવાનો અર્થ એમ છે કે એને દુઃખ લગાડવું. હલો, એમને તો ટ્રેનિંગ આવતી જ નથી. જે છે એ મૂકવાનું છે અને એમાંથી ઉપર ઉઠવાનું છે. એટલે જે છે એ માનસિકતા, જે છે એ ટેવ કુટેવ, એ બધું છોડવામાં, જે દુઃખ થાય એ દુઃખ ભોગવવાનું છે. અને એ આપણે ન છોડી શકતા હોય તો સામેવાળા જે કહે એ પણ આપણે ભોગવવાનું છે. પણ થવાનું અપલિફ્ટ છે, ટ્રેન થવાનું છે. તાડયતનો અર્થ એક તાડન પણ થાય, શિક્ષા કરવી એવો પણ થાય. એટલે શાસ્ત્રએ એ કહ્યું છે કે એને હિંસા ન કહેવાય. એટલે એનો અર્થ એમ નથી કે પછી જૈન તરત તાડન ચાલુ કરવું. એમાં પણ વિવેક છે, ક્યારે કરવું, કેવી રીતે કરવું, તાડન કરવું એ યોગ્ય છે કે નથી. નહીતર કાયદા કાનૂન અત્યારે રાહ જોઈને બેઠા છે. એટલે અહિંસા છે એ ધર્મ, ચૈતન્ય ધર્મ છે. એમના આધારે પૂર્ણ વિવેક સાથે એમને પાલન કરવામાં આવે તો ભગવાનના ભક્ત છે એ ભગવાનને પ્રસન્ન કરી શકે, એમના કલ્યાણમાં ક્યાંય વ્યવધાન ન આવે, જીવ પ્રાણી માત્રનો ક્યાંય દ્રોહ ન થાય, અને એમ છતાંય આપણા સંઘમાં આવેલા જેટલા પણ દૈવી જીવાત્માઓ છે એમને પણ આપણે ભગવાનના માર્ગે આગળ વધારી શકીએ એવો પરમ ધર્મ એટલે અહિંસા ધર્મ છે. અહીંયા આગળ એવું પણ કહ્યું છે કે પોતાના મુખ્ય ધર્મના આધારે ક્યારેક ક્યાંક હિંસા કરવાની થતી હોય તો એ પણ ન કરવી, મુખ્ય ધર્મના આધારે. પોતાની વૃત્તિ એટલે કે આજીવિકા માટે પણ ક્યારેય મનથી પણ કોઈનો દ્રોહ ન કરવો, જીવ પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો, એવું પણ અહીંયા ડિટેલમાં કહ્યું છે. વાણીથી પણ દ્રોહ ન કરવો, વાગભૂત માત્રસ્ય દ્રોહો ન સ્યાદ્યયા તથા, જેમના થકી દ્રોહ નથી થતો એ આવી રીતે અહિંસા ધર્મ છે એમનું પ્રથમ ધર્મનું નિરૂપણ કર્યું. બાકીના ધર્મો છે આપણે આવતીકાલે લઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આપણા સૌના ઉપર એવી કૃપા કરે, આપણને સૌને સ્વપર કોઈ પણ જીવ પ્રાણી માત્રનો દ્રોહ થાય એવું મન કર્મ કે વચનેથી આપણાથી ન થાય એવી રીતે વર્તવાનું બળ મળે એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ યણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.